રામ મંદિર માં જાય, શિવ ના મંદિર માં જાય કે દર્શન કરે, તેનો આપડે જોયા કરવા. આપડે ગણપતિ શું કરે તે થર્ડ પર્સન તરીકે આપણને ભક્ત રાગદેશ નીકળી ગયો. શું થયું? રાગદેશ ના રહ્યું, આપણે જોવાનું, જાણવાનું, જવાનું એ જ રહ્યું. રાગદેશ રહી થાય એટલે મુક્તિ, વિતરાગ એટલે ભય, નિર્ભયતા. ભય કોઈ પ્રકારનો ના રહ્યો. નંદની કાગળ લખ્યો કે નામ લખી દે, આજ લખી. નાના છોકરા બહુ પ્રશ્ન બહુ આવે છે રે. પેલો તો તમે છોકરો હોય તો બોલાબોલ કરો તો છોકરા બધા ખરાબ સંસ્કાર પડી જાય. બધા મા બાપ છોકરા એમ ખ્યાલ જ નહીં રહેતો કે છોકરા ઉપર છે ને. આપડે છોકરા સ્કૂલ માં ગયો હોય પછી લડો પણ એમ ખ્યાલ જ રહેતો નથી. એટલે દેવાન પણ બોલ બોલ કરે છે ને, એ છોકરા સંસ્કાર ખરાબ પડે. હવે તમારે એવું નહીં થાય, હવે તમારે એવું નહીં થાય. આમ સાદા એકાદ ટકોરો થાય પણ પછી કે ના થાય, પાછું તો હતો ના રે ને. અને પેલો તો 15-15 હોય તો હતો રે, હવે તો હતો ના રે. કારણ કે અહંકાર ગયો એટલે તો હતો ના રે. અને પછી પાછું હિંસક ભાવ નહીં જાય ને, મોડું બગડે ને, ગુસ્સો કરે તો મોડું બગડે નહીં. અને પેલું વાન જેવું દેખાય. એટલે આ ગુસ્સો થતો નથી. આમાં જે ભરેલો માલ છે એ નીકળે છે બસ. એ ગુસ્સો ખરેખર ગુસ્સો ક્યારે કહેવાય? મોડું બગડે ને તો તો રહેતા ગુસ્સે કહેવાય. અંદર આપડે આત્મા તો ના જ પડે. આવું નહીં, આવું ના થવું જોઈએ. તું ઈલા એમ કહું આવું ના થવું જોઈએ, પણ ઈલા કર્યા કરે. કારણ કે માલ ભરેલો છે, ફૂટ્યા દારૂખાનો ભર્યું છે, ફૂટ્યા વગેરે રહે છે ને. આ છોકરા ને બીજી રીતે સારી રીતે આપડે એ આવું તેવા એનો ખોરાક ના ખાય એ બધું આપડે. અને આપડે જો ખાતા હોય તો આપડે બંધ કરી દેવું જોઈએ. આ જ્ઞાન મળ્યા પછી એ આપડે બધું બંધ કરી દેવું જોઈએ. શું એટલે એમના આપડા સંસ્કાર દેખે એવું એ કરે. પેલા આપડા મા બાપ સંસ્કાર કેમ કહેતા હતા? એ બધું નિયમ વાળા હતા અને જયારે સંયમ હતો બધો. સંયમ વગર નો હોય ગમે તે ખાઈએ છોકરા શીખી જાય. બીજું છોકરા ને આ તમને દાદા બરાબર રોજ બોલાવવું જોઈએ. એટલો બધા હિન્દુસ્તાન છોકરા સુધરી ગયા છે કે સિનેમામાં જોતા જતા નથી. પેલું બેતન જાય જરાક વાંખા ચોખા થાય, પણ પછી બેતન જાય પછી પછી રાગે પડ્યા પછી મહી સાદ ઉતર્યા પછી પછી કે એવું તો એ અંબારે. સુરેશ તારા કરતા સ્ટેડી વધારે છે, ઓછું છે? સુરેશ કે તને ઇન્ડિયા મોકલી આપવાની છે સાસુ જોડે તો પછી ઓર થઈ જાય પાછું ઓર આવી જાય. મને દાદા અત્યારનો જમાનો સારો લાગે છે. પેલા તો સાસુ દુઃખ દયા જ કરે. કશું ભાઈ બરકત જ નથી વધારે. હા કશી બરકત જ નથી. અને દરિયા તિરસ્કાર વાળા જ હતા બધા. એ બ્રાહ્મણ કરા જોડે તિરસ્કાર હરિજન જોડે તિરસ્કાર તિરસ્કાર નું. અને રાડેલી અને ગંગા સ્વરૂપ કે લખે ગંગા સ્વરૂપ. અને હમી મળી તો બધા શું કોણ થાય એવું બોલે. એટલે બધા આ લોકો બહુ એટલે સારું થયું. અંગ્રેજો આવ્યા પછી આપડે આવું આ દુરાગ્રહ છૂટી ગયા બધા. ભલે લોકો ઉધર રસ્તો થોડા ચડ્યા, તેનો બધો નહીં ઉતરી ગયા છે ને, તે ફરી ચડાવવા છે. દાદા દોઢ ડાયા ની એક એક્ઝામ્પલ આપો ની. એક દાખલો આપો ની. આ દોઢ ડાયા છે હું અહીં સમજણ પાડતો સાચું વચ્ચે નહીં તેની સમજણ પાડું. હું પ્રશ્ન પૂછું કે આનો ખુલાસો તેટલા આવે અને ગેડકી લેવા માટે એને ચેન્જ કરવા માટે ત્યાં તું એને જવા કહી દઉં. એટલે પછી હું કહું છું તું દોઢ ડાય છે. અમારા ચંદ્રકાંત આ બધું 5-10 માણસ બેઠે ને. મેં એક જણા જરા પ્રશ્ન પૂછ્યો. મેં કહું આનો શું જવાબ આપ મને. આ મેં કહું તું શું શું સમજો છો? તો પેલો ગુંચાયા કરતો હતો બિચારો. એટલે ચંદ્રકાંત ધીમે રહીને પેલું મન જરા સંભળાય ને ઓછું ને, એટલે ધીમે રહીને કહી દીધું જવાબ ને, એટલે પેલો સાચો જવાબ આવ્યો. એટલે મેં પૂછ્યું તે સાચો જવાબ સી રીતે આપ્યો, તને સી રીતે સમજણ પડી આ વાત? ત્યાં બધા કે ચંદ્રકાંતજી કહ્યું, ત્યાં મેં ચંદ્રકાંતજી કહ્યું હું અહીંયા પાણી ના પીવાનું ભોટુઓ રાખતો જોડે, આ બેઠક ની જોડે ભોટુઓ રાખતો હતો પાણી પીવાનું. ત્યારે ચંદ્રકાંતજી મેં કહ્યું, મેં કહ્યું તારા કરતા મારો ભોટુઓ સારો તે કદી દાપણ નહીં કરતો, કદી દાયો થતો નથી તારા જોડે રે પછી તને સમજ પડે છે, તને કેળવા સારું જ કરીએ છે બધું. દાદા તે અમારે બહુ જ ગમે, તમે દોઢ ડાયો નો દાખલા આપ્યો તે, હું ઘણી વાર બહુ ગુજવાઈ જાઉં, કારણ કે મને છે કે બહુ બધા જણા એડવાઈસ આપે, હું એડવાઈસ આપીને તેમાં જ ગુચવાઈ જાઉં, ને હું એ લોકોને કેમ કે દાદા ને જવાબ આપવા દઉં પણ મને આપ્યા પછી એટલી બધી ગુચવાઈ જાય, ને પછી મને થાય કે હું રોડ ડાઈ થાઉં તમને પૂછું તો, એટલે ચૂપ થઈ જાઉં, એટલે પછી અંદર ગુચવાઈ જાય પછી રોડ આવી જાય. વાઈઝ ની કિંમત છે, ઓર વાઈઝ ની કિંમત નથી, વાઈઝ ની કિંમત છે. દાદા અત્યારનો જમાનો એવો છે ના બોલે તો કોઈ પૂછે નહીં, ના અત્યારનો જમાનો એવો છે કે બોલો નહીં તો હોશિયાર ના ગણાવ. ના જોગરા છે કે રે નઈ મોટ હોટલ થઈને બોલે, અક્કલ નો કોથળો ના હોય, હું અક્કલ નો કોથળો બે આવું કહું મોટે મોટે બધા ને, અક્કલ નો કોથળો વેચવા જાય ચાર આવે બાર અક્કલ નું, એટલે આવું પથાર કોઈ કોઈ પથારનાર હોય ને, આનો તો જ્ઞાની કોઈ અમારા દુનિયા કોઈ ભય નહીં કોઈ નહીં, અમે બધાને પથારીએ ભણા અને દેશ નામે નહીં. દાદા ઘણી વાર મારા મગજમાં હું વિચાર કરતી હોઉં ને તમે કઈ બોલે ને બધું, તો મને આમ એનાલાઈઝ કરું ને તો પછી મને તમને પ્રશ્ન પૂછવાનો થાય, પછી મને થાય કે દોરડાઈ નહીં થાય ને પછી ચૂપ થઈ જામ, ને પછી ગુચવાય ગુચવાય ગુચવાય થાય, એટલે અડધી વાર મને ખબર નથી પડતી કે હું દોરડાઈ ક્યારે થતી છું ને સમજતી ક્યાં છું, એનો મોટો પ્રોબ્લેમ છે. તું બહુ લે છે, તારા હિસાબે તું બહુ થઈ જવું એવી છું, પણ બહુ નહીં થતી, કારણ કે તું સમજી ગયું છું કે દાદા પર આવડું હાલ દોઢ થાય મારો દોષ બતાવશો દાદા? હું શું કા બતાવું? તને પોતાને દેખાય એવું મેં થર્મોમીટર મૂક્યા તારા દોષ તને પોતાને દેખાય એટલા માટે થર્મોમીટર મૂક્યા દીધે, કારણ કે બ્લન્ડર છે ને મિસ્ટેક બે ઉપરી હતા, બ્લન્ડર મેં ભાગ્યા જાઓ કે ભાઈ તું આ તું આ ઈલા નહીં પણ તું શુદ્ધ આત્મા છું, તું કરતી નથી પણ વ્યવસ્થિત કરે છે, એ બધા જે બ્લન્ડર છે ત્યાં હું આની મામી છું કાકી છું લાઈક છું આમ છું બધું તોડી નાખ્યા કહે ને, અને મિસ્ટેક હોય તો મને દેખાશે તમારે તોડી બંધ કરી દે, મિસ્ટેક હોય તમને દેખાય, મિસ્ટેકો બધી નીકળી જશે, તે જેમ જેમ નીકળશે તેમ તેમ એટલી શક્તિ વધતી જશે, અનંત શક્તિ વાળો મોક્ષે જતા વિઘ્નો અનેક અનેક પ્રકારનો હોવાથી અનંત શક્તિ વાળો અને પાપ બાળી મૂક્યા માટે તમને આ યાદ રહેશે, એક કલાક યાદ ના રહે, યાદ તો રહેતું શું કહી રહ્યું તે, આ તો પાપ બાળી ગયા ભાઈ જાગૃતિ ઉત્પન્ન થઈ નિરંતર હું શુદ્ધાત્મા છું, ધ્યાન રહે ખ્યાલ રહે દાદા ઘણી વાર તમે કઈ બોલો ને તો હું એ અઘરી નહી કરું, અંદર મને ખબર કે તમે બોલતા છે એનું કારણ હશે પણ મારા થી છે તમારી સાથે ચર્ચા નહી કરાય, એટલે એનું કે આર્ગ્યુમેન્ટ કે ગલત આર્ગ્યુમેન્ટ બધું ડિસ્કશન નહી કરાય, કારણ કે મને લાગે કે હું તમારાથી નાની છું ને પણ ડિસ્કશન નહી કરાય, તે મને અંદર થી એમ લાગે કે ખોટું છે, કારણ કે ડિસ્કશન નહી કરું તો એનો સોલ્યુશન નહી આવે, તો મારે શું કરવું જોઈએ? શું સોલ્યુશન નહી આવે? તમે કઈ બોલો ને તેનું હું અગ્રી નહી કરું, હું સ્વીકારી નહી કરું, પણ અંદર થી મને ખબર કે તમારું કારણ હશે એટલે તમે બોલ્યા, પણ સ્વીકારી નહીં કરું એટલે મારે એની રીતે ડિસ્કશન કરવી જોઈએ ને, તો પછી મને સમજ પડે ને અંદર સોલ્યુશન આવે. તો ઠોકર વાગી ને પછી સ્વીકારવું પડશે, પણ જેવા ત્યાં સીધી રીતે સ્વીકારવું પડશે ને. હા, અમારું વાક્ય એટલે છેલ્લા માં છેલ્લું વાક્ય છે. હા, અમારી અમારી આપતો વાળી હોય એટલે એક શબ્દ એની પર ચેકનારો મળશે નહીં કોઈ, એટલે પછી આપડે જયારે તારે ઠોકર વાગે ને પછી કરવું પડે. ડાયા થઈને કરીએ તો શું ખોટું, પહેલેથી કહીએ એટલું પોસરા થઈ જાય એવું છૂટકો નહીં. પોસરા નહીં તો લોક કરશે, ધડી પોસરા કરે ના કરે, તું ધણી પોસરો કઈ ના કરું ના કરું, બધા કઈ ના કહો મારી. પણ દાદા, હું તો મારી સાથે જે નહીં સમજ પડે તમારી સાથે ડિસ્કશન કરું તો વાંધો, તો પછી તો સારું પડે ને. મને કોઈ વાંધો ના હોય, કોઈ વાંધો ના હોય. પણ ઘણી વાર મને શું થાય, વધારે પડતું ડિસ્કશન કરે ને એટલે તારી પર કૃપા ઓછી ઉતરે. ડિસ્કશન જરૂરિયાત પૂરતું ટાઈમ મારો બગાડવું તો વાંધો નહીં, પણ બિન જરૂરિયાત ટાઈમ મારો બગાડવું ખાલી તો તારી પર કૃપા ઓછી ઉતરે. બીજી કોઈ અમારે તો કૃપા રાજી કરે દાદા ના, જેમ તેમ કરીને શું કહ્યું એ કઈ પગડે બાબત રાજી ના થાય, કારણ પગ તો એમને દુખતા જ નથી હોતા. કોઈ દાડો ક્યારે એમની કોઈ દાડો દુખી જ નથી, માથું કોઈ દાડો દુખ્યું નથી, એટલે ક્યાં દબાવ રહી. આ તો લોકો પોતાને એના માટે સેવા માટે લાભ ઉઠાવે પછી અમારે દુખતા નહીં હોતા. એટલે રાજી કરવાનું તો વિનય છે, રાજી કરવું વિવેક, વિનય ને વિવેક. દાદા, હું અંદર થી બહુ ખુશ થઈ ગઈ તમારા જવાબ થી, તમારા જવાબ થી અંદર થી હું બહુ ખુશ થઈ ગઈ, બહુ આનંદ થયો જવાબ થી. એને કહેતો કે આ બેબી એટલી બધી ફેરફાર થઈ ગઈ કે કોઈ દાડો આવી હતી ને બધી બહુ ફેરફાર થઈ ગઈ. કારણ કે પોતાની મરજી ભાવે, પોતાની બુદ્ધિ ભાવે એમ કર્યા જાય, કોઈ કેનાર કરનાર બાપ મા બાપ કઈ સાંભળે જ નહીં લોકો. કારણ બુદ્ધિ વધી એટલે માણસ શું સમજે, હું એમના કરતા વધારે સમજી શકું છું. એટલે પોતાનું ધાર્યું કરે, ધાર્યું કે છે શું કહે છે, આ મોટા બધા ગમે તેવા સંતો હોય ને તે ધાર્યું કરે તેને સસંદી કયા ભગવાન, પોતાના સંદેશ ચડીને ચાલે છે. એ ધાર્યું કરવાનો અધિકાર કોને છે, જ્ઞાની પુરુષ ને જેની પોતાની બુદ્ધિ ના હોય, જેને પોતાની ભૂલ થતી ના હોય એને ધાર્યું કરવાનો અધિકાર. બીજા લોકો ના અંદર ભૂલ વાળા લોકો સસંદી કહેવાય, પછી નર્ક માં જાય. આ ઉપદેશકો તો નર્ક માં જવાના, કારણ પોતે જાણતો નથી ને બીજાનો ઉપદેશ આપે, પોતે ગુંચેલો છે બીજાનો ઉપદેશ આપે છે, એની જવાબદારી આવે. તારે ગમ્યું કશું એ બધું? નડિયાદ કઈ ઘરે આવ્યું તારું? અહંકાર થી જયારે કહેવાનું કે હું શુદ્ધ આત્મા છું, એ અહંકાર ને શુદ્ધ આત્મા માં ફિક્સ કરી દેવાનો. અહંકાર એટલે ખોટી માન્યતા, બહુ કરે છે બીજો ને હું કરું છું એમ કે અહંકાર. પણ હું તરુલતા છું અને હું શુદ્ધ આત્મા છું, એ હું શુદ્ધ આત્મા છું. એ અહંકાર જો નથી પોતે તો હું પણ કરે છે એ અહંકાર. હવે એ અહંકાર નો ચલાવી લેવાય ભગવાન શું કે છે, પણ પાછો કે આ મેં કર્યું પાછું ઉપર થી કે છે, એટલે કરતાપણાનો અહંકાર કર્મ બંધ આવે, કરતાપણાનો અહંકાર કર્મ બંધ આવે. તો હું શુદ્ધ આત્મા છું એ કોઈ અહંકાર થી નથી કેવાનું, એ છે એવું બોલ્યો. બરાબર. એટલે શુદ્ધ અહંકાર એ હું શુદ્ધાત્મા નહીં, તો શુદ્ધ અહંકાર કોને કહેવાય? શુદ્ધ અહંકાર છે ને નહીં, અહંકાર માં કઈ પણ કશું અશુદ્ધતા રહી ના હોય, ક્રોધ માન માયા લોભ ના પરમાણુ કશું રહ્યું ના હોય, જે અહંકાર માં શુદ્ધ જ થઈ ગયો અહંકાર, એ શુદ્ધાત્મા એક જ થઈ જાય. શુદ્ધ અહંકાર એટલે અહંકાર કહેવાય નહીં, પણ એ નામ કહે કે અશુદ્ધ, કારણ કે અશુદ્ધિ માંથી શુદ્ધ થાય છે, એટલે અશુદ્ધિ માંથી શુદ્ધ થાય છે. જ્યાં દાદા નું બાર બંધ કરી દેવા મીના જોઈને એર કન્ડિશન ઓન છે. બરોબર છે. એટલે તમે એમ કેવો કે આપણા મનમાં લાગે કે આ સરસ છે તે ખરાબ કેવાય? ના, તો એ સરસ છે તો ધીરજ પચાવવાની શક્તિ હોય તો સરસ કેવું? એટલે you have that power to bear that something bad comes to you, then you can bear that. Oh, એટલે તમે કહો કે good stuff is good about it, so you should be able to absorb. Ah, liking also. નગર લાઇકિંગ કરવું જ નહીં તો ડિસલાઇકિંગ નો પ્રોબ્લેમ જ ના ઉભો થાય. હા, બરાબર. But it's hard not to appreciate. બરાબર. નિરસ પચાવતા આવી જો. સારી કહીને દબાણ દઈએ છીએ અને ખોટી કહીને છૂટીએ છીએ. નિરસ થી છૂટવું પડે. નિરસ આપણને નુકસાન દુઃખ આપે અને સરસ સુખ આપે. સુખ ના દુઃખ ના ટોળામાં ન બેસીએ અને બધી જ વસ્તુ સારી છે. ભગવાને કઈ એવું જુદું નહીં પાડ્યું, આ તો આપડે લોકો ના કહેવાથી આપડે જુદું પાડીએ. લોકો આપણને સાયકલ લીધે છે ઘરી કા સરસ છે, આપડે સરસ માની. થાકેલો માણસ હોય તેને બેસવાનું સરસ લાગે કે બેઠેલો માણસ ને બેસવાનું સરસ લાગે? એટલે માટે હે બેસવાનું છે. સારું બોલીએ તો બીજો કે છે હું ક્યારનો કંટાળો હાસી જઈને બોલતો તાપમાંથી આવેલો ઠંડક માં સારું લાગે, ઠંડક માં બેઠેલો જરા તાપમાં ભરી આવું કે નામ છે ખરેખર કઈ સારું ખોટું નથી. એ તો દ્રષ્ટિ મુજબ એ તો પાર ના જે ગરમી માં હોય ને ઠંડી ગમે, ને જે ઠંડી માં હોય ને ગરમી ગમે, પણ હમણાં કઈ વસ્તુ હોય આવું ને તમે કેવો કે બહુ આમ નહી કરવાનું કે બહુ ફાઇન એવું ના મળે તો શું કરવું? આપડી જાતને બહાર ની વસ્તુ અસર ના કરે એવું જોઈએ. બહાર નું ભૂત આપણને ના મળે પણ એ ડિફિકલ્ટ છે એવું કરવાનું. એ ડિફિકલ્ટ છે કે આપડે ગમે ત્યાં ગયે અમુક વસ્તુ એટલીસ્ટ મી મને દેખાય કે આ ફાઇન છે, હું હજુ એકદમ ફાઇન નહીં કહેવાતો વળી. મને હજુ હું બહાર જાઉં કે કાર જાઉં કે કોઈનું ઘર જો કે કોઈનો કોટ જો કે આવું, આમ તો સેજ તો દેખાય કે કેટલું ફાઇન છે, પણ એમ તો નથી કેતો કે મને જોતું છે, પણ કેવો કે આમ થઈ કોઈ દાડો આવે ને, હું શૈલેષ છે, સુધાર્થ ના રીતે ફાઇન કેવું એટલે જાણવું જ ફાઇન છે એવું, અને આ ફાઇન નથી એ જાણવું, જાણવા કોઈ ચીજ ધરે નહી. ફેંકી ના દે મારી પછી કાંકરા આપ્યા હોય તેને છે તે નાખી દે, પેલા ભેસ ના કરે એની કોઈ રાગ ના રહે. ડિપ્રેશન આવે છે તને ગમે ડિપ્રેશન આમ તો નહી હે નહી મને ડિપ્રેશન જોઉં છું લેવલ માઇન્ડ લેવલ બુદ્ધિ લેવલ ઇગોઇઝમ શું આપડે તમે બોલતા છો તે હા ખુબ લોકો જીવ દરેક માણસ માત્ર ધ્યેય આ હોય પણ પહોંચી શકે નહીં, દરેક માણસ ની ઈચ્છા આવી હોય કોઈને ડિપ્રેશન થવાનું ગમે જ નહીં, પણ લોકોને એલિવેટ કરવાનું તો પણ ગમે, પણ લોકોને એલિવેટ કરવાનું તો પણ ગમે, આમ ડિપ્રેશન ગમે તેને ડિપ્રેશન આવે આવે એટલે ડિપ્રેશન કોઈને ગમતું નથી, કોઈ ને ના ગમે, જો ને કાલે આટલું બધું થયું પણ આપડા બધા કોઈના મળવા પર ફેરફાર થયો છે, તારી મમ્મી મમ્મી કોઈના મળે નહીં તો કેટલું ઉગ્ર થઈ ગયા, ના આપે તો ઉગ્ર થઈ જાય, ગુસ્સે થઈ જાય, શું સમજે એના મનમાં, ના એનો દોષ કરે નથી, આપણો દોષ તને આપણો દોષ પોતાનો લાગેલો, આપણો કઈ ગુનો છે તારે આ બન્યું સવારે જય નો મીનિંગ નમસ્કાર થાય, જય એટલે આત્મા નો જય હો, જાગ્રત દાદાજી આપડે પેલા દિવસે વાત થઈ હતી ને કે ઓછું ખવાય અને વજન ના વધે એ માટે શું કરવું જોઈએ, કઈ ભાવના રાખવી કે ઓછું ખવાય, આપણે કઈ ભાવના રાખવી જોઈએ કે જેથી ઓછું ખવાય? બારે ના, પણ અહિયાં બધા ના વજન બહુ વધી જાય ને, એટલે બધા ડાયટિંગ કરે, એટલે એક વાર આખું ખાવાનું છોડી દે, પછી 3-4 મહિના કરે ને 10-1 રતલ વજન ઉતરે, પછી પાછું ખાવાનું પછી બાજુ બધું વજન હતું ત્યારે ત્યાં આવી જાય. હા, એવું ખાવું લીલોતરી ખવાય, ટામેટા કાકડી એટલે વજન થાય. લુચી મૂકી રાખો, મરચું રાખો, અહિયાં ગાર્બેજ માં નાખી દઈએ. બરાબર, બીજો આપી દો ને બધું ફેર તો. ભેગું ના કરી, હવે જતી વાત જોઈએ. એવો ભય નહીં રાખવાનો, એવી ફિયર નહીં રાખવાની કે લોકો મને શું કહે. ખોટે રસ્તે ગયા હોય લોકો વાત કરે છે, ખોટે રસ્તે જઈએ ને લોકો વાત કરે તો બરાબર, પણ ચિંતા ના રાખીએ ને મોડું આનંદ મારે એને એની ચિંતા આપણે શું કરવાની. એક બાબત માં બધું વિચાર માં ઉડાવી દીધું એના ચિંતા, એક બાબત માં બધું વિચાર માં ઉડાવી દીધું એના ચિંતા. એક વસ્તુ હોય એમાં ખુબ વિચાર વિચાર કરવું એ ચિંતા, દુઃખ જેવું લાગવા માંડે એટલે એને બંધ કરી દેવાનો વિચાર જ. ચિંતા થવાની શરૂઆત થાય ત્યારે દુઃખ ના પરિણામ થાય, ચિંતા થવાની પરિણામ થાય ત્યારે દુઃખ લાગવા માંડે, બંધ કરી દેવા રિઝલ્ટ. દુઃખ નું રિઝલ્ટ આપવા માટે એટલે એમ થાય કે ચિંતા થવા માંડે, ચિંતા વધવા માંડે એટલે ચિંતા કોઈ રીતે હેલ્પ કરે નહીં, ચિંતા કોઈ રીતે ના હેલ્પ કરે. તમને ચિંતા કરે તો લોકો ના થઈ જતું બહુ કેર કરે. યા ચિંતા ને એટલે વગર વિચાર વગર કામ કરે તો એ બધા કામ પૂરા થાય. હું વિચારીને આવા જતા બધા કામ પૂરા થાય, હું તો વિચાર કર્યા વગર કરું તો બધું મારું પૂરું થઈ જાય. ચિંતા થી નહી થતા, ના ચિંતા જ નથી કેતો, વિચાર વિચાર કર્યા વગર અમારા કામો એ થઈ જશે, બધા જ કામ. વિચાર કરી અને સુઈ જાય તો વહેલું ઉઠાય, ચિંતા કરી સુઈ જાય મળવું થાય, એમ લાગે કે આ સ્ટુપિડ કહેવાય, પણ તમે આ બહુ વાર બોલતા છો તો ભગવાન એક હોય કે બધામાં, બધા કહે કે બધા નહીં પણ અમુક લોકો કે ભગવાન બધામાં હોય, પછી કોઈ કહે કે ભગવાન એક હોય તો શું છે, બધામાં ભગવાન હોય પણ બધાને એમ નથી ખબર કે ભગવાન છે હમણાં, ભગવાન બધામાં હોય કે ભગવાન એક હોય, ના કે ભગવાન બધામાં હોય પણ બધાને ખબર નથી કે મારામાં ભગવાન છે, બધાને ખબર નથી કે મારામાં ભગવાન છે, બધા એમ માને છે કે ભગવાન એક જ છે, એક જ છે, એક જ ભગવાન, ભગવાન એક જ હોય, એક નથી, આપણી સાચા જ્ઞાન થી એક નથી, સાચા જ્ઞાન થી દરેક જીવ માત્ર ભગવાન જ છે, પણ પોતા જ્યાં સુધી થાય નહી ત્યાં સુધી ભગવાન કહેવાય નહી. સાચું જ્ઞાન એટલે ખબર પડે, સાચું એટલે આ ચંદ્ર હોય છે, તીજ હોય છે, ચોથ હોય છે, શું ચંદ્ર ચંદ્ર એવો નથી હોતો, ચંદ્ર રાખો રાખતો, ચંદ્ર તો આખો જ છે, એની ઉપર તીજ નું આવરણ આવેલું છે, આવરણ દરેક જીવ માં ભગવાન તો છે, પણ હજુ આવરણ છે ત્યાં આવરણ ખેંચી જાય, એટલે બધામાં ભગવાન છે પણ અમુક લોકો ને ખબર નથી કે મારામાં ભગવાન છે કે એનામાં ભગવાન, એટલે ભગવાન બધામાં હોય તો ભગવાન એક વસ્તુ નથી, પણ ઝઘડામાં નહીં ઉતરવું, એક ભગવાન છે જો તારે કઈ દ્રષ્ટિ એક છે કે છે એમને સમજ નથી, પણ એક એક પ્રૂફ થાય એવું છે કે આ સોનાની લગડી ત્યાં જોયેલી, સોનાની લગડી ગોલ્ડ કોઈન એ બધાની પાસે જુદી જુદી હોય તારે લગડીઓ કેવાય, લગડીઓ સોનાની લગડી કેવાય, બ્રિક ઓફ ગોલ્ડ. અને બધા એક ઝગડામાં કરીએ ભેગી તારે સોનું કેવાય. પાણી તમે કહો કે એક ટીપુ છે, ભગવાન તો અહીં લોકો ને માન્ય થાય, અહીં લોકો માન્ય કરે કે આ ભગવાન છે સારા. ભગવાન ને આત્મા હલકું વાસ્તુ કે જુદું? ભગવાન ને આત્મા એક છે કે જુદા છે? એટલે બે સરખા ભગવાન કેવો એ બી ચાલે? હું શુદ્ધ ભગવાન કહું એ બી ચાલે? હું ભગવાન છું, ભગવાન છું, અથવા હું શુદ્ધ આત્મા છું, એ બેઉ સરખું. આત્મા એટલે ભગવાન જ, શુદ્ધ આત્મા એ જ ભગવાન, એટલે બેઉ સરખું, બંને સરખા. શુદ્ધ આત્મા એટલે ભગવાન, પણ ભગવાન પોતાની જાતે ક્યારે મનાય કે આ કોઈ ચીજ પર એને ઈચ્છા બિચ્છા ના થાય તાર. ભગવાન થઈ ગયા ને, ભગવાન થવાના વિઝા મળ્યા છે, પછી ભગવાન થયા નથી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત મર્યાદા છે, એના ગુણો છે. આપણા બધા ભગવાન હતા, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, એ બધા શું હતા? મારે હતા ને એ લોકો બી બધા લોકો જાણે કે આપણે ભગવાન છીએ, પણ તે એને પોતાના પ્રગટ થયા નથી ને. તીજ નો ચંદ્ર એક ચોથ નો ચંદ્ર છે ને, પુણ્યમ થાય તારે બરોબર. એટલે એ બી બધા ફૂલ મૂન જેવા હતા, ફૂલ મૂન, ફૂલ મૂન થાય એટલે 360 હતા એ લોકો. હા 360. એટલે તમે બી, તમે તમે કેવી રીતે બોલો, તમે 360 બનશો ત્યારે, પણ તમે જયારે બનશો ત્યારે તમે ને કૃષ્ણ ભગવાન ને બધું એક થઈ જાય. તમે જયારે 360 બનશો ત્યારે તમે ને કૃષ્ણ ભગવાન બધા એક થઈ જશો. નહી, કૃષ્ણ ભગવાન એ 356 છે. કેવી રીતે? તો 360 કોણ છે? કોઈ કોઈ નથી, મહાવીર થઈ ગયેલા, કૃષ્ણ ભગવાન કેમ નહી થયેલા? કૃષ્ણ કેમ નહી થયેલા? કૃષ્ણ 356 ના ભગવાન હતા, 356 કોણ કેવું કે શ્રીમંદર સ્વામી હજુ બીજા પ્લાન પર છે ને? 360 તો વાઈઝ યુ નોટ અનધર પ્લાનેટ? Why is he not this? Ajay, I mean, Dranto Sahi Sahi Gaya, so be Ajay Kim Se. So, Mokshu Kim Adi Sahi Gaya? Mokshu. Yani, eyes through sight, Jare Sahi. Sugar? Yani, light sight, purify Jare Sahi. Okay. Me, 100,000. Bahu Lopan Kajan Thawan Vahe Deh, Mokshu Kim Se? Eno Mokshu Kim Se, Eno 100,000. Maare Kim Mokshu Kim, Maare Kim Mokshu Kim.